श्री पद्म पुराण स्वर्ग खंड अध्याय 16। गृहस्थ धर्म में भक्षा भक्ष नो विचार तथा दान धर्म नो वर्णन। व्यास जी कहे छे, हे द्विजवरो, ब्राह्मणे शूद्र नु अन्न खाव न जोईए। जे ब्राह्मण संकट समय सिवाय मोहवश अथवा स्वेच्छा थी शूद्र नु अन्न खाय छे, तेनो बीजो जन्म शूद्र योनि में थाय छे। जे द्विज 6 महीना सुधी शूद्रना निंदित अन्ननु भोजन करे छे, ते जीवता जीवे ज शूद्र जेवो थई जाय छे अने मृत्यु पछी कूतरो थाय छे। हे मुनीश्वरो, मनुष्य ब्राह्मण क्षत्रिय वैश्य अथवा शूद्र जेनु अन्न खाईने प्राण छोड़े छे, तेनी योनिमां जन्म ले छे। नट नाचनार चांडाळ चमार समुदाय तथा वैश्या आ 6 जणाना अन्नो परित्याग करवो जोईए। तेली एटले के घाची, धोबी, चोर, दारू वेचनारा, नाचवा गवावाळा, लुहार तथा मृत्युना सूतक युक्त व्यक्तिनु अन्न पण त्यागी देवू जोईए। नटान्न नर्तकान्न च चांडाल चर्म कारिणाम गणा अन्न गणिका अन्न च सड अन्न न विवर्जयेत। चक्रोपजीवर जी वीर जक तस्कर ध्वजी नाम तथा गांधर्व लोह कारा अन्न मृतका अन्न विवर्जयेत। 56 अध्याय 4-5 श्लोक संख्या। कुंभार चित्रकार व्याजखा पतित बीजा पति नो स्वीकार करनार स्त्री नो पुत्र अभिशाप अभिश्रापग्रस्त सुनी अभिनेता शिकारी वंद्या रोगी वैद्य के डॉक्टर व्यभिचारी स्त्री हकीम नास्तिक देव निंदक स्त्रीना उपपति ने घर में राखनार महापापी शस्त्रों द्वारा जीविका चलावनार भयभीत तथा रड़नारा मनुष्यनु अन्न पण त्याज्य छे। ब्रह्मद्वेषी अने पापमां रुचि राखनारनुं अन्न मृतकना श्राद्धनुं अन्न बलिवेश्व देवरहित रसोईनुं अन्न तथा रोगीनुं अन्न पण खावुं नहीं। संतानहीन स्त्री कृतज्ञ कारीगर अने नाजीर तथा परिवेता एटले मोटा भाईना लग्न थता पहेला पोताना लग्न करी लेनारनुं अन्न पण खावा योग्य नथी। बीजू लग्न करेली स्त्री तथा दिशुदी पतिनु दिशुदी कहता जे कामवश भाईनी विधवा पत्नी साथे संभोग करे छे तेने दिधिशु पति कहे छे। मोटी बहनना लग्न पहला नानी बहन परणी जाए तो मोटी बहन दिधिशु कहवाय छे, तेनो पति दिधिशु पति छे। एटले बीजू लग्न करेली स्त्री तथा दिधिशु पत्नीनु अन्न पण त्याज्य छे। अवहेलना अनादर तथा रोषपूर्वक मळेलू अन्न पण खावू न जोईए। गुरुनु अन्न पण जो संस्कार रहित होय तो ते जमवा योग्य नथी, केम के मनुष्यनु बधु पाप अन्नमां स्थित रहे छे। जे जेनु अन्न खाय छे ते तेनु पाप जमे छे। खेडूत कुर्मी गोवाळ दास नाई तथा आत्मसमर्पण करनार पुरुष आमनु अन्न भोजन करवा योग्य छे। चारण अने खेतर मां काम करनार नु अन्न पण खावा योग्य छे। विद्वान पुरुष तेमने थोड़ा पैसा आपीने तेमनु अन्न ग्रहण करी शके छे। तेल मां तळेली वस्तु गोरस सत्तु तलनो खोळ अने तेल आ पदार्थो द्विजातियों द्वारा शूद्र पासेथी ग्रहण करवा योग्य छे। रींगण कमळ नाळ कुसुमनु फूल प्याज एटले कांदा लसण सुक्त एटले खाटी कांजी अने गुंदरनो त्याग करवो जोईए। छत्रांक एकलता तथा यंत्रथी काढेलो आसव वगैरेनो पण परित्याग करवो जोईए। गाजर मूळा कोळो उमरडो अने दूधी खावाथी द्विजनुं पतन थाय छे। रात्रे तेल अने दही न खावू। दूध साथे मठ्ठो अने मीठावाळा नमकीन पदार्थो न खावा। જે અન્ન પ્રત્યે દૂષિત ભાવના થઈ ગઈ હોય, જે દુષ્ટ પુરુષના સંપર્કમાં આવી ગઈ હોય, જેને કૂતરાએ સૂંઘી લીધું હોય, જેના પર ચાંડાળ રજસ્વલા સ્ત્રી અથવા પતિ તોની દ્રષ્ટિ પડી ગઈ હોય, જેને ગાયે સૂંઘી લીધું હોય, જેને કાગડા અથવા કુકડાએ સ્પર્શ કર્યો હોય, જેમાં જંતુ પડી ગયા હોય, જે મનુષ્ય દ્વારા સૂંઘેલું અથવા કોઢી વ્યક્તિનો સ્પર્શ થઈ ગયો હોય, જેને રજસ્વલા વ્યભિચારણી અથવા બીમાર સ્ત્રી આપ્યું હોય, એવા અન્નને ત્યાગી દેવું જોઈએ. બીજાનું વસ્ત્ર પણ ત્યાજવા ત્યાજ્ય છે. વાછરા વિનાની ગાયનું, ઊંટડીનું, એક ખરીવાળા પશુ ઘોડી વગેરેનું, ઘેટીનું તથા આથણીનું દૂધ પીવા યોગ્ય નથી, એવું મનુનું કહેવું છે. માંસનું ભક્ષણ કરવું નહીં. દ્વિજાતિ વ્યક્તિ માટે કોઈને મદિરા આપવી, પોતે પીવી, તેનો સ્પર્શ કરવો તથા તેની સામે જોવાનો પણ નિષેધ છે, પાપ છે. તેનાથી સદા દૂર જ રહેવું જોઈએ. એ જ સનાતન મર્યાદા છે. તેથી પૂર્ણ પ્રયત્ન કરીને સર્વદા મદ્યનો ત્યાગ કરવો. જે દ્વિજ મદ્યપાન કરે છે તે દ્વિજોતીત કર્મોથી ભ્રષ્ટ થઈ જાય છે. તેની સાથે વાત પણ કરવી નહીં. અધેયમ વાપ્ય પેયમ ચ તથેવ સ્પૃશ્યમેવ વા દ્વિજાતિ નામના લોક્યમ નિત્યમ મદમિતિ સ્થિતિ તસ્માત સર્વ પ્રયત્નેન મદ્યમ નિત્યમ વિવર્જેત. પીત્વા પતિત પતતિ કર્મભ્ય સત્વ સંભાષ્યો ભવેદ દ્વિજઃ. 56મા અધ્યાયના 43-44 શ્લોક સંખ્યા. તેથી બ્રાહ્મણે સદા પ્રયત્ન યત્નપૂર્વક અભક્ષ્ય તથા અપેય વસ્તુઓનો પરિત્યાગ કરવો જોઈએ. જો ત્યાગ ન કરીને ઉક્ત નિષિદ્ધ વસ્તુઓનું સેવન કરે છે તો તે રૌરવ નરકમાં જાય છે. તસ્માત પરિહરે નિત્ય ભક્ષાણી પ્રયત્નતઃ અપયાની ચ વિપ્રો વે તથા ચેદ યાતિ રૌરવમ. 56મા અધ્યાયનો 46મી શ્લોક સંખ્યા. હવે હું પરમ ઉત્તમ દાન ધર્મનું વર્ણન કરીશ. પૂર્વ કાળમાં બ્રહ્માજીએ બ્રહ્મવાદી ઋષિઓને આનો ઉપદેશ કર્યો હતો. યોગ્ય પાત્રને શ્રદ્ધાપૂર્વક ધન આપવું એ દાન કહેવાય છે. ઓમકારના ઉચ્ચારણ પૂર્વક કરેલું દાન ભોગ અને મોક્ષ રૂપી ફળ આપે છે. દાન ત્રણ પ્રકારનું છે, નિત્ય, નૈમિતિક અને કામ્ય. એક ચોથો પ્રકાર પણ છે, જેને વિમલ નામ આપવામાં આવ્યું છે. વિમલ દાન બધા દાનોમાં પરમ ઉત્તમ છે. જેનો આપણા પર કોઈ ઉપકાર ન હોય તેવા બ્રાહ્મણને ફળની ઈચ્છા રાખ્યા વિના દરરોજ જે કંઈ આપવામાં આવે છે તે નિત્ય દાન છે. જે પાપોનું નિવારણ માટે વિદ્વાનોને આપવામાં આવે છે તેને નૈમિતિક દાન કહ્યું છે. તે પણ ઉત્તમ દાન છે. જે સંતાન, વિજય, ઐશ્વર્ય અને સુખની પ્રાપ્તિના ઉદ્દેશ્યથી દાન આપવામાં આવે છે તેને ધર્મનો વિચાર કરનારા ઋષિઓએ કામ્ય દાન કહ્યું છે. તથા જે ભગવાનની પ્રસન્નતાને માટે ધર્મયુક્ત ચિત્તથી બ્રહ્મજ્ઞાની પુરુષને જે કાંઈ અર્પણ કરવામાં આવે છે તે કલ્યાણમય દાન વિમલ એટલે કે સાત્વિક માનવામાં આવ્યું છે. નિત્યમ નૈમિતિકમ કામ્યમ ત્રિવિધમ દાન ઉચ્યતે ચતુર્થમ વિમલમ પ્રોક્તમ સર્વદાનો ઉત્તમમ અહન્યહની યત કિંચિત દીયતે અનુપકારિણે અનુદિશ્ય ફલમ તસ્માદ બ્રહ્મણાય તુ નિત્યકમ યત્તુ પાપો પશા નિત્યર્થમ દીયતે વિદુષામ કરે નૈમિતિકમ તદુ દૃષ્ટમ દાનમ સદભિરન્નુત્તમમ અપત્ય વિજયે શ્વર્ય સુખાર્થમ યત પ્રદીયતે દાનમ તત કામ્યમાખ્યાત મૃષિ ભીધર્મ ચિંતકેહી યદીશ્વરસ્ય પ્રીત્યર્થમ બ્રહ્મવિત્સુ પ્રદીયતે ચેતસા ધર્મયુક્તેન દાનમ તદ વિમલમ શિવમ. 57મા અધ્યાયના 4-8 શ્લોક સંખ્યા. સુયોગ્ય પાત્ર મળી જાય તો પોતાની શક્તિ અનુસાર દાન અવશ્ય કરવું જોઈએ. કુટુંબને ભોજન અને વસ્ત્ર આપ્યા પછી જે બચે તેનું દાન કરવું જોઈએ. અન્યથા કુટુંબનું ભરણ પોષણ કર્યા વિના જે કંઈ આપવામાં આવે તો તે દાનથી દાનનું ફળ મળતું નથી. વેદપાઠી કુલીન વિનિત તપસ્વી વ્રતપરાયણ અને દરિદ્રને ભક્તિપૂર્વક દાન આપવું જોઈએ. ક્ષત્રિયાય કુલિનાય વિનિતાય તપસ્વીને વ્રતસ્થાય દરિદ્રાય પ્રદેયમ ભક્તિપૂર્વકમ. 57મા અધ્યાયના 11મો શ્લોક. જે અગ્નિહોત્રી બ્રાહ્મણને ભક્તિપૂર્વક ભૂમિનું દાન કરે છે તે તેવા પરમધામને પ્રાપ્ત થાય છે, જ્યાં જઈને જીવ કદી શોક કરતો નથી. જે મનુષ્ય વેદ વેતા બ્રાહ્મણને શેરડીથી ભરપૂર તથા ઘઉં અને જવથી લહેરાતી ભૂમિને દાનમાં આપે છે તેનો ફરી આ સંસારમાં જન્મ થતો નથી. જે દરિદ્ર બ્રાહ્મણને ગાયના ચામડા જેટલી ભૂમિ પણ આપે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. ભૂમિ દાનથી ચડિયાતું આ સંસારમાં બીજું કોઈ દાન નથી. માત્ર અન્નદાન તેની બરાબરી કરી શકે છે અને વિદ્યાદાન તેનાથી વિશેષ છે. જે શાંત પવિત્ર અને ધાર્મિક બ્રાહ્મણને વિધિપૂર્વક વિદ્યાદાન કરે છે તે બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ગૃહસ્થ બ્રાહ્મણને અન્નદાન કરીને મનુષ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ કરે છે. ગૃહસ્થને અન્ન જ આપવું જોઈએ, તે આપીને માનવ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. વૈશાખની પૂર્ણિમાના દિવસે વિધિપૂર્વક ઉપવાસ કરીને શાંત પવિત્ર અને એકાગ્રચિત થઈને કાળા તલ અને ખાસ કરીને મધથી 5 કે 7 બ્રાહ્મણોની પૂજા કરવી તથા એનાથી ધર્મરાજા પ્રસન્ન થાય એવી ભાવના કરવી. જ્યારે મનમાં આવો ભાવ સ્થિર થઈ જાય છે તે જ ક્ષણે મનુષ્યના સંપૂર્ણ પાપોનો ક્ષય થઈ જાય છે. કાળા મૃગચર્મ પર તલ, સોનું, મધ અને ઘી રાખીને જે બ્રાહ્મણને દાન આપે છે તે સર્વ પાપોથી તરી જાય છે. કાળા મૃગચર્મ પર તલ, સોનો, મધ અને ઘી રાખીને જે બ્રાહ્મણને દાન આપે છે તે સર્વ પાપોથી તરી જાય છે. જે વિશેષતઃ વૈશાખની પૂર્ણિમાએ ધર્મરાજના ઉદ્દેશ્યથી બ્રાહ્મણોને ઘી અને અન્ન સહિત જળનો ઘડો દાન કરે છે તે ભયથી છૂટી જાય છે. જે સુવર્ણ અને તલ સહિત જળના પાત્રોથી 5 કે 7 બ્રાહ્મણોને તૃપ્ત કરે છે તે બ્રહ્મહત્યાથી છૂટી જાય છે. માઘ માસના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ કરવો અને શ્વેત વસ્ત્ર ધારણ કરીને કાળા તલથી અગ્નિમાં હવન કરવો. ત્યાર પછી એકાગ્ર ચિત્તે બ્રાહ્મણોને તલનું જ દાન આપવું. આનાથી દ્વિજ જન્મભરના કરેલા બધા પાપોથી મુક્ત થઈ જાય છે. અમાવાસ્યાના દિવસે દેવ દેવેશ્વર ભગવાન શ્રી વિષ્ણુના ઉદ્દેશ્યથી યથાશક્તિ તપસ્વી બ્રાહ્મણને દાન આપવું અને સર્વનું શાસન કરનારા ઇન્દ્રિયોના સ્વામી ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય એવો ભાવ રાખો. આ પ્રમાણે કરવાથી 7 જન્મોનું કરેલું પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. તે કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ સ્નાન કરીને બ્રાહ્મણને જમાડીને ભગવાન શંકરની આરાધના કરે છે તેનો ફરી આ સંસારમાં જન્મ થતો નથી. ખાસ કરીને કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ સ્નાન કરીને ચરણ ધોવા વગેરે દ્વારા વિધિપૂર્વક પૂજા કર્યા પછી ધાર્મિક બ્રાહ્મણને મારા પર મહાદેવજી પ્રસન્ન થાય એવી ભાવનાથી પોતાના દ્રવ્યનું દાન આપવું જોઈએ. આ પ્રમાણે કરનાર પુરુષ સર્વ પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ભક્ત દ્વિજો માટે ઉચિત છે કે તેમણે કૃષ્ણ પક્ષની ચતુર્દશી, અષ્ટમી તથા ખાસ કરીને અમાવાસ્યાના દિવસે ભગવાન મહાદેવજીની પૂજા કરવી. જે એકાદશીએ નિરાહાર રહીને દ્વાદશીના દિવસે બ્રાહ્મણને જમાડે અને આ પ્રમાણે પુરુષોત્તમનું અર્ચન કરે છે તે પરમ પદને પ્રાપ્ત થાય છે. આ શુક્લ પક્ષની દ્વાદશી ભગવાન વિષ્ણુની તિથિ છે. આ દિવસે ભગવાન જનાર્દનની યત્નપૂર્વક આરાધના કરવી જોઈએ. ભગવાન શંકર તથા અથવા શ્રી વિષ્ણુના ઉદ્દેશ્યથી જે કાંઈ પણ પવિત્ર બ્રાહ્મણને દાન આપવામાં આવે છે તેનું અક્ષય ફળ મળે છે. જે મનુષ્ય જે દેવતાની આરાધના કરવા ચાહે તેના ઉદ્દેશ્યથી બ્રાહ્મણોનું યત્નપૂર્વક પૂજન કરે આથી તે પોતાના ઈષ્ટદેવને પ્રસન્ન કરી લે છે. દેવતાઓ સદા બ્રાહ્મણોના શરીરનો આશ્રય લઈને જ રહે છે. બ્રાહ્મણો ન મળે ત્યારે ક્યાંક તેઓ પ્રતિમાઓમાં પણ પૂજાય છે. પ્રતિમા વગેરેમાં બહુ યત્ન કરવાથી અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી હંમેશા ખાસ કરીને બ્રાહ્મણોમાં જ દેવતાઓનું પૂજન કરવું યોગ્ય છે. ઐશ્વર્યની કામના ધરાવનાર મનુષ્ય ઇન્દ્રની પૂજા કરવી, બ્રહ્મતેજ અને જ્ઞાનના અભિલાષી બ્રહ્માજીની આરાધના કરવી જોઈએ કરવી, આરોગ્ય ઈચ્છનાર પુરુષે સૂર્યની, ધનની કામના વાળાએ અગ્નિ તથા કર્મ સિદ્ધિ ઈચ્છનારે ગણપતિનું પૂજન કરવું જોઈએ. જે ઐશ્વર્ય ચાહતો હોય તેણે ચંદ્રમાની, બળની ઈચ્છા વાળાએ વાયુની તથા સંપૂર્ણ સંસાર બંધનથી છૂટવાની અભિલાષા ધરાવનારે યત્નપૂર્વક શ્રી હરિની આરાધના કરવી. જે યોગ મોક્ષ તથા ઈશ્વરીય જ્ઞાન ત્રણેની ઈચ્છા રાખતો હોય તે યત્નપૂર્વક દેવતાઓના સ્વામી મહાદેવજીની અર્ચના કરે. જે મહાન ભોગ અને ત્રિવિધ પ્રકારના જ્ઞાનની ઈચ્છા રાખતા હોય તેણે ભોગી પુરુષ શ્રી ભૂતનાથ મહેશ્વર તથા ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ. જળનું દાન કરનાર મનુષ્યને તૃપ્તિ મળે છે, તેથી જળદાનનું વિશેષ મહત્વ છે. તેલનું દાન કરનારને અનુકૂળ સંતાન અને દીપદાન કરનારના નેત્રોનું તેજ વધે છે, ઉત્તમ નેત્રની પ્રાપ્તિ થાય છે. ભૂમિનું દાન કરનારને સર્વ કાંઈ સુલભ થઈ જાય છે. સુવર્ણનું દાન કરનારને દીર્ઘ આયુષ્ય મળે છે. ઘરનું દાન કરનારને શ્રેષ્ઠ ભવન અને ચાંદીનું દાન કરનારને ઉત્તમ રૂપ મળે છે. વસ્ત્ર દાન કરનાર ચંદ્રલોકમાં જાય છે. અશેવ દાન કરનારને ઉત્તમ વાહન મળે છે. અન્નદાતાને અભિષ્ટ સંપત્તિ અને ગોદાન કરનારને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. વાહન અને સૈયા દાન કરનારને પત્ની મળે છે. અભય દાન કરનારને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. ધાન્યના દાતાને સનાતન સુખ અને વેદનું દાન કરનારને શાશ્વત બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. જે વેદ વિદ્યા વિશિષ્ટ બ્રાહ્મણને પોતાની શક્તિ પ્રમાણે અનાજ આપે છે તે મૃત્યુ પછી સ્વર્ગલોકનું સુખ ભોગવે છે. ગાયોને અન્ન આપવાથી મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે. ઈંધણનું દાન કરવાથી મનુષ્યની જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. જે બ્રાહ્મણોને ફળ મૂળ પીવા યોગ્ય પદાર્થોને વિવિધ પ્રકારના શાકભાજીનું દાન કરે છે તે સદા આનંદિત રહે છે. જે રોગીના રોગને શાંત કરવા માટે તેને ઔષધ તેલ અને આહાર પ્રદાન કરે છે તે રોગહીન સુખી અને દીર્ઘાયુ થાય છે. જે છત્રી અને પગરખાનું દાન કરે છે તે નરકોની અંદર અસિપત્ર વન છુરીની ધારથી યુક્ત રસ્તા તથા તીક્ષ્ણ તાપથી બચી જાય છે. સંસારમાં જે જે પદાર્થો અત્યંત પ્રિય માનવામાં આવે છે તથા જે મનુષ્યના ઘરમાં આવશ્યક છે તેમને જો અક્ષય રાખવાની ઈચ્છા હોય તો ગુણવાન બ્રાહ્મણે તેનું દાન આપવું જોઈએ. અયન પરિવર્તનના દિવસે વિષુ નામનો યોગ આવે. વિષુ કહેતા તુલા અને મેષની સંક્રાંતિમાં જ્યારે રાત અને દિવસ સરખા હોય છે તેને વિષુ કહે છે. વિષુ નામનો યોગ આવે ત્યારે ચંદ્ર અને સૂર્ય ગ્રહણમાં તથા સંક્રાંતિ વગેરેના અવસર પર આપેલું દાન અક્ષય થાય છે. અયને વિષુએ ચૈવ ગ્રહણે ચંદ્ર સૂર્ય યોહો સંક્રાંત્યા દિશુ કાલેશુ દત્તમ ભવતી ચાક્ષયમ. 57મા અધ્યાયના 53મો શ્લોક સંખ્યા. પ્રયાગ વગેરે તીર્થો પુણ્ય મંદિરો નદીઓ અને વનોમાં પણ દાન કરીને મનુષ્ય અક્ષય ફળ પ્રાપ્ત કરે છે. પ્રાણીઓને માટે આ સંસારમાં દાન ધર્મથી વધીને બીજો કોઈ ધર્મ નથી. તેથી દ્વિજાતીય માટે ઉચિત છે કે તેમણે ક્ષત્રિય બ્રાહ્મણને અવશ્ય દાન આપવું. ઐશ્વર્યકાંક્ષી પુરુષ સ્વર્ગની પ્રાપ્તિ માટે તથા મુમુક્ષુ પુરુષે પાપોની શાંતિ માટે દરરોજ દાન આપતા રહેવું. જે પાપાત્મા મનુષ્ય ગૌ બ્રાહ્મણ અગ્નિ અને દેવતાઓ માટે આપવામાં આવનારી વસ્તુને મોહવશ અટકાવે છે તેને પશુ પક્ષીઓની યોનિ પ્રાપ્ત થાય છે. જે દ્રવ્યનું ઉપાર્જન કરીને બ્રાહ્મણો અને દેવતાઓની પૂજા કરતા નથી તેનું સર્વસ્વ છીનવી લઈને રાજાએ તેને રાજ્ય બહાર કાઢી મૂકવો જોઈએ. જે દુકાળના સમયમાં બ્રાહ્મણોને મરતા જોઈને પણ દાન આપતો નથી તે નિંદિત છે. આવી વ્યક્તિનું દાન લેવું નહીં તથા તેની સાથે નિવાસ પણ કરવો નહીં. રાજા માટે ઉચિત છે કે તેના શરીરમાં કોઈ ચિહ્ન અંકિત કરીને તેને પોતાના રાજ્યમાંથી તડીપાર કરી દે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, જે બ્રાહ્મણ સ્વાધ્યાયશીલ વિદ્વાન જીતેન્દ્રિય તથા સત્ય અને સંયમી હોય તેને દાન આપવું જોઈએ. જે આદરપૂર્વક દાન આપે અને આદરપૂર્વક ગ્રહણ કરે તે બંને સ્વર્ગમાં જાય છે. એનાથી વિપરીત આચરણ કરવાથી તેમને નરકમાં જવું પડે છે. જો અવિદ્વાન બ્રાહ્મણ ચાંદી સોનું ગાય ઘોડો પૃથ્વી અને તલ વગેરેનું દાન લે છે તો તે સૂકા લાકડાની જેમ ભસ્મ થઈ જાય છે. શ્રેષ્ઠ બ્રાહ્મણ માટે ઉચિત છે કે તે ઉત્તમ બ્રાહ્મણો પાસેથી ધન લેવાની ઈચ્છા રાખે. ક્ષત્રિય અને વૈશ્યો પાસેથી પણ તે ધન લઈ શકે છે, પરંતુ શુદ્ર પાસેથી તો તેણે કોઈ પણ સંજોગોમાં ધન ન લેવું. બુદ્ધિમાન બ્રાહ્મણ પોતાની જીવિકા વૃત્તિને ઓછી કરવાની જ ઈચ્છા રાખે, ધન વધારવાની ચેષ્ટા ન કરે. ધનના લોભમાં ફસાયેલો બ્રાહ્મણ બ્રાહ્મણત્વથી જ ભ્રષ્ટ થઈ જાય છે. સંપૂર્ણ વેદોનો અભ્યાસ કરીને અને સર્વ પ્રકારના યજ્ઞોનું પુણ્ય મેળવીને પણ બ્રાહ્મણ તે ગતિને પામી શકતો નથી જેને તે સંતોષથી મેળવી શકે છે. વેદાન ધિત્ય સકલાન યજ્ઞાશ્વા વ્યાપ્ય સર્વસહ નતામ ગતિમ વાપનોતી સંતોષાદ યામ વાપનું યાત. 57મા અધ્યાયનો 71મો શ્લોક. દાન લેવાની રૂચિ ન રાખે, જીવન નિર્વાહ માટે જેટલું જરૂરી છે તેનાથી વધારે ધનનું ઉપાર્જન કરનાર બ્રાહ્મણ અધોગતિને પ્રાપ્ત થાય છે. જેનામાં સંતોષ નથી તે સ્વર્ગલોકમાં જવાનો અધિકારી નથી. તે લોભવશ પ્રાણીઓને ઉદ્વિગ્ન પરેશાન કરે છે, તેની સ્થિતિ ચોરના જેવી જ છે. યસ્તુ યાતિ ન સંતોષમ ન સ સ્વર્ગસ્ય ભાજનમ ઉદ્વેજયતિ ભૂતાની યથા ચો રસ્તથૈવ સહ. 57મા અધ્યાયનો 73મો શ્લોક. ગુરુજનો અને સેવકોના ઉદ્ધારની ઈચ્છા રાખનાર પુરુષ દેવતાઓ અને અતિથિઓનું તર્પણ કરવા માટે ગમે ત્યાંથી દાન લે, પરંતુ તેને તે પોતાની તૃપ્તિનું સાધન ન બનાવે, સ્વયં તેનો ઉપભોગ ન કરે. આ પ્રમાણે ગૃહસ્થ પુરુષ મનને વશ કરીને દેવતાઓ અને અતિથિઓનું પૂજન કરતો રહીને જીતેન્દ્રિય થઈને રહે તો તે પરમ પદને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ગૃહસ્થ પુરુષ માટે ઉચિત છે કે પત્નીનો ભાર પુત્રોને સોંપી દે અને સ્વયં વનમાં જઈને તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને સદા એકાગ્ર ચિતે ઉદાસીન ભાવે એકલો રહે. હે દ્વિજવરો, આ ગૃહસ્થનો ધર્મ છે જેનું મેં તમારી સમક્ષ વર્ણન કર્યું. આને જાણીને તેને આચરણમાં મૂકવું અને બીજા ગૃહસ્થો પાસે પણ આ ગૃહસ્થ ધર્મનું આચરણ કરાવવું. જ્યાં પ્રમાણે ગૃહસ્થ ધર્મ દ્વારા નિરંતર એક અનાદિદેવ ઈશ્વરનું પૂજન કરે છે તે સંપૂર્ણ ભૂત યોનિને ઓળંગીને પરમાત્માને પ્રાપ્ત થાય છે, પછી સંસારમાં જન્મ લેતો નથી. અધ્યાય 16 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.